વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 18મો સર્ગ. શ્રીરામના ટાળી દેવાથી શૂર્પણખાએ લક્ષ્મણ પાસે પ્રણય યાચના કરવી, પછી એમણે પણ ટાળી દેતા એણે સીતા પર આક્રમણ કરવું અને લક્ષ્મણે એના નાક કાન કાપી લેવા. શ્રીરામે કામ પાસથી બંધાયેલી એ શૂર્પણખાને પોતાની ઈચ્છાનુસાર મધુરવાણીમાં મંદ મંદ મલકાતા રહીને કહ્યું, આદરણીય દેવી, મેં લગ્ન કરી લીધા છે. આ મારી પ્રિય પત્ની હાજર છે. તમારા જેવી સ્ત્રીઓ માટે શોક હોવી એ તો અત્યંત દુઃખદાયી હશે. આ મારા નાના ભાઈ શ્રીમાન લક્ષ્મણ બહુ શીલવાન, દેખાવે પ્રિય લાગનારા અને બળ પરાક્રમથી સંપન્ન છે. એમની સાથે પત્ની નથી. એ અપૂર્વ ગુણો ધરાવે છે. એ યુવાન તો છે જ, એમનું રૂપ પણ જોવામાં મનોહર છે. જો એમને પત્નીની ઈચ્છા હશે તો એ તમારા સુંદર રૂપને યોગ્ય પતિ થશે. વિશાલ લોચના, વરારોહા, જેમ સૂર્યની પ્રભા મેરુપર્વતનું સેવન કરે છે એ જ રીતે તમે મારા નાના ભાઈ લક્ષ્મણને પતિરૂપે અપનાવીને શોકના ભયથી મુક્ત થઈને એમની સેવા કરો. શ્રી રામચંદ્રજી નામ કહેવાથી એ કામથી મોહિત થયેલી રાક્ષસી એમને છોડીને તરત લક્ષ્મણની પાસે જઈ પહોંચી અને એણે આમ કહ્યું, લક્ષ્મણ, તારા આ સુંદર રૂપને યોગ્ય હું જ છું, તેથી હું જ તારી પરમ સુંદરી પત્ની થઈ શકું એમ છું. મારો અંગીકાર કરી લેવાથી તું મારી સાથે આખા દંડકારણ્યમાં સુખપૂર્વક વિચરણ કરી શકીશ. રાક્ષસી નામ કહેવાથી વાતચીતમાં ચતુર સુમિત્રાકુમાર લક્ષ્મણે મલકાઈને સુપડા જેવા નખવાળી એ નિશાચરીને આ યુક્તિસંગત વાત કહી. લાલ કમળ જેવા ગોરા વર્ણની સુંદરી, હું તો દાસ છું. મારા મોટા ભાઈ ભગવાન શ્રીરામને અધીન છું. તું મને પરણીને દાસી બનવાનું કેમ પસંદ કરે છે? વિશાલ લોચના, મારા મોટા ભાઈ સંપૂર્ણ ઐશ્વર્યો અથવા બધી અભિષ્ટ વસ્તુઓથી સંપન્ન છે. તું એમની નાની પત્ની બની જા, એથી તારા બધા મનોરથ સિદ્ધ થઈ જશે અને તું સદા પ્રસન્ન રહીશ. તારા રંગ પણ એમને જ યોગ્ય નિર્મળ છે. કુરૂપ, હલકી વિકૃત અંદર ઘૂસી ગયેલા પેટવાળી અને ઘરડી પત્નીનો ત્યાગ કરીને એ તને જ સાદર ગ્રહણ કરશે. અહીં લક્ષ્મણે એ જ વિશેષણનું પુનરાવર્તન કર્યું છે જેમનો શૂર્પણખાએ સીતાને માટે પ્રયોગ કર્યો હતો. શૂર્પણખાની દ્રષ્ટિએ જે અર્થ છે એ ઉપર આપી દીધો છે, પરંતુ લક્ષ્મણની દ્રષ્ટિમાં એ વિશેષણો નિંદાપરક નથી, સ્તુતિપરક છે. તેથી એમની દ્રષ્ટિથી એ વિશેષણનો અર્થ અહીં આપવામાં આવે છે, વિરૂપા, વિશિષ્ટ રૂપની ત્રિભુવન સુંદરી અસ્થિ, જેનાથી વધીને બીજી કોઈ સતી નથી. કરાલા, શરીરના બાંધા અનુસાર ઊંચા નીચા અંગોની, નિર્ણોતદરી, પાતળા પેટની અથવા ક્ષીણ કટી પ્રદેશવાળી. વૃદ્ધા, જ્ઞાનમાં ચડિયાતી, અર્થાત તને છોડીને કહેલા વિશેષણોની સીતાને જ એ ગ્રહણ કરશે. સુંદર કટી પ્રદેશવાળી વરવર્ણની એવો કયો બુદ્ધિમાન મનુષ્ય હશે જે તારા આવા શ્રેષ્ઠ રૂપને છોડીને માનવ કન્યાઓ સાથે પ્રેમ કરશે? લક્ષ્મણ નામ કહેવાથી પરિહાસને ન સમજનારી એ મોટા પેટની વિકરાળ રાક્ષસીએ એમની વાતને સાચી માની. એ પર્ણશાળામાં સીતાની સાથે બેઠેલા શત્રુ સંતાપી દુર્જય વીર શ્રી રામચંદ્રજીની પાસે પાછી આવી અને કામથી મોહિત થઈને બોલી, રામ, તમે આ કુરૂપ, હલકી, વિકૃત, અંદર ઘૂસી ગયેલા પેટવાળી અને ઘરડીને આશ્રય લઈને મારો વિશેષ આદર કરતા નથી. તેથી આજે તમારી નજર સમક્ષ હું આ માનુષીને ખાઈ જઈશ અને આ શોક ન રહેતા તમારી સાથે સુખપૂર્વક વિચરણ કરીશ. આમ કહીને ધગધગતા અંગારા જેવી આંખોની શૂર્પણખા અત્યંત ક્રોધિત થઈને મૃગનયની સીતા તરફ તૂટી પડી, જાણે કોઈ મહાન ઉલ્કા રોહિણી નામના તારા પર તૂટી પડી હોય. મહાબલી શ્રીરામે મૃત્યુની ઝાળની જેમ આવી રહેલી રાક્ષસીને હુંકારથી રોકીને ગુસ્સે થઈ લક્ષ્મણને કહ્યું, સુમિત્રાનંદન, ક્રૂર કર્મ કરનારા અનાર્યો સાથે કોઈ પ્રકારનો પરિહાસ પણ કરવો ન જોઈએ. સૌમ્ય, જુઓ ને, અત્યારે સીતાના પ્રાણ ઘણી મુશ્કેલીથી બચ્યા છે. નરશ્રેષ્ઠ, તમારા કૃપા કુલટા ઘણી ગાંડી અને મોટા પેટવાળી રાક્ષસીને કૃપ કોઈ અંગથી રહિત કરી દેવી જોઈએ. શ્રીરામચંદ્રજીના આમ આદેશ આપવાથી ક્રોધિત થયેલા મહાબલી લક્ષ્મણે એમના જોતા જ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને સુરપણખાના નાક કાન કાપી દીધા. નાક કાન કપાઈ જતા ભયંકર રાક્ષસી સુરપણખા બહુ મોટેથી બૂમો પાડતી જેવી આવી હતી એવી વનમાં ભાગી ગઈ, એવી જ વનમાં ભાગી ગઈ. લોહીથી લથબથ થયેલી મહાભયંકર અને વિકરાળ રૂપવાળી નિશાચરી વિવિધ પ્રકારના સ્વરોમાં જોર જોરથી ચીસો પાડવા લાગી. જાણે વર્ષા ઋતુમાં મેઘ ઘટા ગર્જના કરી રહી હોય એ જોવામાં અત્યંત ભયાનક હતી. પોતાના કપાયેલા અંગોથી વારંવાર લોહીની ધારા વહાવતી અને બે હાથ ઊંચા કરીને ચીસો પાડતી એ રાક્ષસીએ એક વિશાળ વનમાં પ્રવેશ કર્યો. લક્ષ્મણ દ્વારા કૃપ કરવામાં આવેલી શૂરપણખા ત્યાંથી ભાગીને રાક્ષસોના સમૂહથી ઘેરાયેલા ભયંકર તેજના જનસ્થાન નિવાસી ભાઈ ખરની પાસે ગઈ અને જેમ આકાશમાં વીજળી પડે છે એ જ રીતે પૃથ્વી પર પડી. ખરનીએ બહેન લોહીથી પલળી ગઈ હતી અને ભય તથા મોહથી બેભાન થઈ ગઈ હતી. એણે વનમાં સીતા અને લક્ષ્મણની સાથે શ્રીરામચંદ્રજીના આવવાની અને પોતાને કૃપ કર્યાની બધી બીના ખરને કહી સંભળાવી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 18મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.